બંને આવનાર બંને હેલ્પ કરે એવું બોલો કોરોના સત્ય ને હેલ્પ કરે બોલો પરિણામ ન બદલાય એ રીતે બોલો એને ખાસ કરીને વિતરાગવાણી કહેવાય છે વિતરાગવાણી એનું નામ કહેવાય કે વાદી અને પ્રતિવાદી બધે કબૂલ થાય પ્રતિવાદી કે સારી સાચી હશે અને વાદી તો કે પ્રમાણ પ્રમાણ માનવામાં એની વાદી પ્રમાણ માનવામાં આવે ચા કરવાની પ્રમાણ પ્રમાણ આપેલો છે ને અમને માનવ પ્રમાણ નુકસાન ના થાય એ બોલો બધા અંશો વાળા ને હેલ્પ થાય એ બોલો હવે દાખલો આપો સૂર ને શું કેવું દાખલો આપો દાદા સૂર ને શું કેવું એટલે સાવકાર હોય ચોર હોય બંને ને હેલ્પ કરે એવી વાણી બોલી તો કે દાખલો બતાવો કે દાખલો આપો એમ કે સૂર ને શું કેવું હા હું જોવા જ્યાં જઉં છું કે બધી જાતના લોકો આવે એનું પ્રમાણ નથી ભાઈ વાણી એનું પ્રમાણ નથી ભાઈ એવી વાણી સપ્તા પ્રસ્તુતિ હોય પ્રત્યાસ પ્રસ્તુતિ હોય તો શું કેવું કે આ જિંદગી આવું જ બોલે બીજા પ્રશ્નો પૂછવાનું શું થાય સાવકાર ને શું કેવું ને ચોર ને શું કેવું સાવકાર ને શું કેવું અને ચોર ને શું કેવું સાવકાર ને શું દ્રષ્ટિ જ ના હોય જાય વાણી કરી જાય એ ચોર એનો ધંધો લઈ પડે એના ધંધા લઈ પડે છે આપડે શું સભાને નહીં પગડે ત્યારે આપણે કરવું તમે કહ્યું ને કે વાણી એવી હોવી જોઈએ કે ચોર ને અને સૌકાર ને હેલ્પ કરે તો શું કેવું ચોર ને આપણે એવું બોલીએ કે એને એને હેલ્પ થાય ચોરને હેલ્પ થાય બોલું છું આવે બધી મુસ્લિમ આવે બધા કોઈ મન છે પણ એ ના થાય એવી વાત નહીં કોઈના મન નું મન દુઃખ ના થાય એ વાણી હોય છે બહુ ગંભીર વાત છે. વિતરાક વાણી ને પ્રમાણ કહેવાય, પ્રમાણ ના પાડે ના પાડે, પણ એ કે છે હું પાડે હું માનીશ નહીં, પણ વાત સાચી એ કે હું માનીશ નહીં, ચોખ્ખો જોઉં છું તો વાત સાચી. હવે આત્મા સબ કરે એથી આપણે કહીશું કે દાદા આત્મા સબ કરે તો માન જે માનીશ નહીં. વિતરાગ વાણી સામાનો આત્મા કબૂલ કરે તો જ માનજે કરી. સામાનો આત્મા કબૂલ કરે એટલે આત્મા કબૂલ કરે કે અંતઃકરણ કબૂલ કરે? આત્મા કબૂલ કરે. પ્રતિષ્ઠિત આત્મા કબૂલ કરે કે પેલો આત્મા? આત્મા મૂળ આત્મા કે પ્રતિષ્ઠિત આત્મા? કયો આત્મા એમ છે? કયો આત્મા કબૂલ કરે? નટુભાઈ એ બંને પૂછે છે, બંને પૂછે છે. આપણી પ્રજ્ઞા જે છે ને આત્મા મૂળ આત્મા સીધું ના કરે, પણ આ પ્રજ્ઞા એનાથી મસ્તી આવે, જગત આપણું મસ્તી માં કરેલી અને આનંદ ઉત્પન્ન થાય. પ્રજ્ઞા કરવું છે, હું કહું છું આત્મા કબૂલ કરવો જ પડશે, ત્યાં ખબર માને છે નહીં. આત્મા છે તેને આ કરવું કરો, જેનામાં આત્મા છે મનુષ્ય તે હોવો જોઈએ. પ્રજ્ઞાની વાત કરી, પ્રજ્ઞાની વાત કરી, જ્ઞાન નહીં લીધું પ્રજ્ઞા થઈ ગયું એટલે આત્મા. એમ કહે છે કે જેને જ્ઞાન ના લીધું હોય એને પ્રજ્ઞા ક્યાંથી હોય? એ ના હોય તો એને આત્મા કેવી રીતે કબૂલ કરે? એને કેટલો વખત આવરણ ભેરી, આવરણ ભેરી વાણી આત્મા આવરણ ભેરી વાણી છે. આવો આવો કહી દો ને રાખી દે કે ઈશ્વર સાકાર તથા નિરાકાર બંને રૂપે રહેલો છે. તો ઈશ્વર પ્રાણીઓની કે છે આહાર આદિ વ્યવહાર કે કરતો છે. જો હા તો તે શું ખાય છે, તે શું કરે છે, એ ક્યારે હશે? શું સમજાય તમને? આહાર નથી, સાકાર હસતો નથી, નિરાકાર હસતો. અને હસે છે શું કરે છે? સાકાર હસે છે, નિરાકાર હસતો. પછી મત્સ્ય દીધી શું પૂછવાનું છે? ખરી રીતે આત્મા નિરાકાર છે. સાકાર ક્યાં? જ્ઞાની પુરુષ ને પ્રગટ થાય ત્યારે જ્ઞાની પુરુષ નો દેહ પણ સાકાર કહેવાય. શું કે બીજા કોઈ સાકાર હોય નહીં, જ્યાં દેહ ના માલિક ના હોય, વાણી ના માલિક ના હોય, એને સાકાર કહેવાય. માલિક ના થતો, માલિક હોય ત્યાંથી સાકાર. અહમ ને ના ખાય, ઈશ્વર અહમ ને ના ખાય. ઈશ્વર છે તો અહમ ને ના ખાય? ના, ઈશ્વર અહમ ન થાય ત્યારે પછી એ માંસાહારી થયો કે અહમ માંસાહાર માંસાહાર સાતો નીચલી કક્ષામાં બહાર લૌકિકમાં આવું હોય તો અમને ખાય છે એવું કે પેલો અહંકાર ઓછો કરે શું કારણ કે બહુ અહંકાર પડવા વાળા હોય ત્યારે લોકો કે અહંકાર થાય એ બધી વ્યવહારિક વાત ખબર ને બાકી મૂળ ઈચ્છો તો આવું કરે ને આ તો બહાર માંડેલો ઈચ્છે બીજા પ્રશ્ન જ્ઞાન સાના પછી જ્ઞાની કેવો થાય છે જ્યારે જ્ઞાની સર્વવ્યાપક સંભરૂપ થાય ત્યારે તે સર્ગ ને શા માટે અને ત્યારે બીજામાં ના મનની ખબર કેમ પડતી જ્ઞાની ની સિદ્ધિ મળે છે જ્ઞાની ની સિદ્ધિ મળવાની લાલચ કેમ થતી જ્ઞાની એટલે સિદ્ધિઓ જ હોય પણ વાપરે નહીં બધી સિદ્ધિઓ એટલે શું આ જગત માણસ એવી સિદ્ધિઓ નહીં કેમ મહાવીર ની સિદ્ધિ કેવી હતી એમની હાજરીમાં છે તે આ બાજુ થી બકરું આવે ને આ બાજુ ભાગ આવે કોઈ પણ મારે નહીં એને સિદ્ધિઓ કહેવાય એ જ્ઞાનીઓ ને પણ અમુક પ્રકાર હલકા પ્રકારની સિદ્ધિઓ હોય દરેક ની સિદ્ધિ હોય મનુષ્ય માત્ર ની સિદ્ધિ હોય મનુષ્ય માત્ર એક ખરાબ હોય તેમ તો લોકો રૂપિયા તેને કેવું કઈ મુખ્યા થાય એના પર વિશ્વાસ એની સિદ્ધિ છે અને એ પછી આપે નઈ સિદ્ધિ વધારી તારી મનુષ્ય મોટા મોટી સિદ્ધિ ચાલો પછી બીજું શું પૂછે છે જ્ઞાની સર્વજ્ઞ ના કહેવાય કામ સર્વજ્ઞ કહેવાય જ્ઞાની તો જો સર્વજ્ઞ થવા માટે તૈયાર છેલ્લા છેલ્લા ધોરણમાં છે શું પરીક્ષા આપે તો પછી એમને કયા સ્થાને મૂકવા જ્ઞાની ને કયા સ્થાને મૂકવા દાખલા તરીકે જીવ ને અલ્પજ્ઞ કહો ઈશ્વર ને સર્વજ્ઞ કહો તો આ બે ની વચ્ચે જ્ઞાની ને ક્યાં આગળ મૂકવા જ્ઞાની પરમાત્મા થવાનું તે છે ભણે છે ભણી રહે પરમાત્મા એટલે સરળ ના ના કહેવાય પેલા સરળ ને કહેતા હોય તો બધું ખુદ પોતાની જાત ને ભગવાન નું જો એક કરે છે વિરાધના એ ચંદ્ર ની વિરાધના કરે છે ચંદ્ર નો ઘાત કરે છે સાફ કરવા માટે પેટ્રોલ પર દિવાસી મૂકીએ એ ઝડપ અહંકાર મમતા કામ ક્રોધ લોભ મોહ વગેરે બધા કચરા ને સાફ કરવા માટે શું કરવું જોઈએ ઉતામાં જેટ ગતિ અંદર કચરો સાફ કરવાનો ઉપાય જોઈએ કચરામાં પેટ્રોલ કેટલી વાગે જ્ઞાન થી જ બાળી શકાય ને, જ્ઞાન થી જ બાળી શકાય ને. જ્ઞાન થી બાળજો, રાત્રે ધ્યાન દઈ અને જ્ઞાન કરી બાળજો. રવિવારે આપના તરફ થી જ્ઞાન મળશે એટલે બધું બળી જશે ને. ના ઉતાવળ છે બની ગયા એટલે મને નહી થાય તો કેવું ને થાય તો કેવું. દુકાન એક બાગના નાકારી હોય તો દુકાન નાદારી થઈ જશે, નાર લાગે પછી આવી શકશે, આવી તાર પછી મારી સ્થિતિ આવી શકશે. તો હું વિચારી નાખે તો પછી મેં એક માણસે કહ્યું, મને કહે છે વિચાર કરે ચાલશે, વિચાર કરે દુનિયા થી ચાલે. સાહેબ તું આ ડ્રાઈવર ગઈ દે સિટીમાં પલ્લ બાબે સિટીમાં ડ્રાઈવર ને કહે તું શું વિચાર કરું છું, આમ અથડાય તો હું આમ મરી જઈશ આમ તે રીતે એ વિચાર કરું છું. શું કરે દરેક આઈટમમાં માણસ પોતાને અમુક અર્થ સુધી વિચાર પછી બંધ કરી દેવો છું, દરેક વાપસ કરી દઉં છું. અક્કલ ની કોઠી ચલાવે છે. ગાડી ઉભે થાય અક્કલખોર કામ કરી શકે એમ છે. હું જાણું છું તે સાહેબ સાચી રહી છે, આપણે કરી શકે એને વિચાર્યું નથી. તો આપડે ઘરના છે, આપડે પડી ગયો થાય શું થાય, શું થયું વિચારવાનું નહી. અને આટલી બધું તારા હાથમાં નથી, ભગવાન ના હાથમાં નથી. વાત જો ભગવાન ના હાથમાં હશે પાસ કરું એટલી બધું જોઈ નાખે, એટલી બધું જોઈ નાખે વસ્તુ જ નહીં રહેતી. એટલું બધું વિચાર કરી અને પછી આવું વિચારી પછી આગળ કેવી રીતે જુએ થયા થયા આરતી લાવ કરે ખરે કરે શું કાંઈ કરીએ એવું આપણે છે ને, છોકરો જુએ તો આપણા મનમાં આપણે વાંક વાંચી લે કે મારા માટે ખરાબ છે, એટલે પછી એની દ્રષ્ટિ બધા ઝઘડા બધા એના જ છે. અને ભગવાન શું કે છે કે પૂર્વગ્રહ ના સેવન થી તારું મરણ છે. બીજી દ્રષ્ટિ તારું મરણ છે. આજ ભણો થયો કઈ કાયમ ભણો છો કે એને મસ્જિદ ની કેટલી કરવાનું હોય? આ ઘણો થયો તમને કોઈ મારી ગયું તો એની વિચાર નહીં કરો, ફરી કોઈ મારના એ મારના નથી મારા પછી. અને ફરી મારો તો એકાદ એને કે મારા સત્તા નથી એના હાથમાં કોઈ સત્તા. અને તમે સત્તા એને કહો છો સત્તા વાળો અત્યારે છોકરા ઉપર એટલી બધી દુકાન ખીરશે મારા બાપ કે છોકરા મારા વાત વાંચી રહ્યા છે મારા બાપ ખીચ મારી ક્યારે વાત છે. દરેક સંજોગો ક્યાં ભરતું આપણ ના હવે જ્ઞાન પૂછી લેવું ગાડી વિચાર આવે છે તે સર્ચ બનકે જશે અથવા પછી થાય વિચાર સર્ચ બનકે બનકે જશે વિચાર આવે છે. તે અમારે ગાડીમાં તો જાગે નૌકા મંત્રે બોલાવાનું રાખતો નહીં બોલ્યા કરે નૌકા તીર્થે કહેવાય એમ ખોટું નહીં એ ખોટું નહીં પણ શું થશે એ વિચાર છે એ ખોટું છે. કાર્તિક તીર્થે મંત્ર બોલા એ તો સારું પણ શું થશે એવા વિચાર કરવા એ બહુ દાદા પોતા ગાડીઓ ઉખડી પડી હોય તારે શું વિચાર ના આવે? પાંચ સાત ગાડીઓ ઉછલી પડી હોય પાંચ સાત ગાડીઓ ઉછલી પડી હોય તો પછી વિચાર ના આવે? પછી જે કિલો અક્કલ વાળી મજા કરતા ગાડા ઉઠવાના ખાડો ક્યાં દેખા ઓ ગાડી ઝાડો ગાડી ખાડ અને ઝાડા વિચાર વિચાર ના આવે ત્યારે પછી બધું સાથે બધું હસ્તલ લાયસન્સ બધું હસ્તલ છે. શું કહું છું અનુભવ થતો છે પણ હે બેસે એના માટે વિચાર ઉત્તમ શું છે વિચાર કે સંસાર ઉભો રહ્યો વિચાર ની દખલ થી આ સંસાર ઉભો રહ્યો વિચાર ની દખલ થી આ સંસાર ઉભો છે વિચાર શું છે મન તો સ્પંદન તૈયાર કરે છે ત્યારે હવે એને અહંકાર બુદ્ધિ વાંચી શકે છે કેટલી વાત હોય તારી વિચરે છે ઇતલી વાત ના હોય ત્યારે ગમતું નથી મને, કીધું મનમાં મનના વિચાર આવે અને મનના વિચાર ગમતા આવે ત્યાં પોતે વિચરે છે, તે વિચાર વિચરે ત્યાં વિચાર થાય, વિચરી સમય થાય ત્યાં એટલે વિચાર કહેવાય. અને આપણું આ જ્ઞાન છે નિર્વિચાર પર છે, કેવું છે નિર્વિચાર પર. અહીં તો જે વિચારનું કેન્દ્ર હતું મન એ તો કઈ પણ વિચાર કરો એ કુદરત અવસ્થા છે, આત્મ અવસ્થા નથી. તથા એ અવસ્થા વિચાર વિચાર વર્ગથી અવસ્થા એ સારી છે, આ લોકો ઉકેલી દીધું છે, બીજા લોકો માટે કામ નહીં. તો ખેતી કરવાની કોઈ ઘર વિચાર કરતા બીજા લોકો કામ નહીં, નિર્વિચાર થવા માટે છેલ્લા ઘર વિચાર તો કામ. વિચાર કરતા એ લોકો થયા છે ભરતું કે જાણ ફળદ્રુપ ભેગા હોય ત્યાં વિચાર કરે ને, ક્યાં સુધી તમારે વિચાર કરતા નથી આવે, વિચાર કરતા નથી. આપણે ભણ્યા કહ્યું છે કે વિચારીને વાણી બધો ખરી લાવવાની છે, કામ ભાર તું નતું દલ ભલા રાખે દલ ભલા. એટલે બોલવું છે વિચાર કરી બોલવું છે, નહીં તો આપણે બોલીએ ઉકેલ લાવવા માટે. આપણે પેલા દલપતરા ને કહ્યું છે કે વિચાર કરીને બોલવું જોઈએ, વિચાર કર્યા વગર બોલે તો કે આપણને કોઈ લાફો આપી દે ઉઠીને. વિચાર કરીને બોલવું એટલે આપણે બોલ વાંચવું, શું વાંચવું બોલવું એ જુદું છે અને બોલ વાંચવું એ જુદું. બોલ વાંચવી છે આવતા બહુ ફળ મળે, બોલ વાંચ્યા કે આ બહુ ફળ મળે, શું છે મજા એ વાત છે. એટલું બોલ વાંચવું વિચાર્યું બોલવું એટલે નવી ત્યાં ઉતરે છે એમાં વિચાર્યું ઉતારવાનું. આ તો ઉતરી ગયેલી ત્યાં કાકા પૂછે છે સર વિચાર તો પામ તો આત્મા માટે વિચાર કરવાનો, તપાવ દેવું બધું છે ને સર વિચાર તો પામ તો એ આત્મા માટે વિચાર કરવાનો. આત્મજ્ઞાન કેવી રીતે આત્મજ્ઞાન તો પામવાની ચીજ છે, એનો મારો વિચાર હોય છે. આત્મજ્ઞાન કેવી રીતે પમાર એનો વિચાર કરે છે. પછી ગમે તો બાબા પાસે રહી ગયા કે ડાળો ભરે નહીં, તો જ્ઞાની કૃષિ પાસે જા અને પછી ક્યારે કારણ કે આ આટલું જગત સ્વીકાર કરે ને વિચારવાનો જે ધંધો હોય ક્યારે છોકરો મારો થયો છે અને વિચાર કરે માણસ બહુ થઈ ગયું ઘણા દુઃખો થશે અને બીજી ભોગવે નથી કરે ઘણા દુઃખો થશે, બીજી અથડામણ ચાલે તો ઘણા દુઃખો થશે. સમજા લેવા નથી વગર જ્ઞાને ઉતરે છે એનું માનેલું છે બધું એના તો ગુરુએ દેખાયેલું હોય એને. મોટા મોટા શબ્દો વાપરે કે એ કઈ બધા દેખાય છે. બધું માની લો. કોઈ વસ્તુ ઉડે નહીં એમને બધે. અદ્વૈત પંચમભાઈ પૂછે છે કે અદ્વૈત નું દાખલા આપીને કઈ સમજાવો ને. અદ્વૈત અદ્વૈત એની વ્યાખ્યા આપી હવે એને જરા દાખલો આપીને સમજાવો. અદ્વૈત એ ખરી રીતે અદ્વૈત વાતો નથી. એટલે મેં ખરું કે આ તમારો અદ્વૈત નું માનેલું છે સુધાર ખાલી દુકાનો ભાગ્યો છે. દુકાન શું કર્યું છે બોલે દુકાન લગાવે છે કારણ કે એક અદ્વૈત ખરી ગયા હોય એટલે મને બે કહેતી હતી બીજી હરી કહેતી એક શુદ્ધ કર્યું કે વિશિષ્ટ અદ્વૈત પણ હરી કહેતી હતી એટલી બધી એટલા બધા ગયા બધા દુકાન કરતી એટલા પછી અમદાવાદ પૂછ્યું મને કદાચ આત્મા અદ્વૈત નથી આત્મા હતી જોડાય અદ્વૈત દ્વૈત ના વિકલ્પ ની બહાર ના ગયો હોય શું કરું. દ્વૈત ના વિકલ્પ ની બહાર જવું જોઈએ દરેક વિકલ્પ ની બહાર જવું જોઈએ ત્યારે વિકલ્પ થાય શું કરવું જોઈએ આપ્યો ને વિકલ્પ ની બહાર જવું જોઈએ. આ અદ્વૈત થયો ને દ્વૈત ના જ વિકલ્પો આવ્યા છે ઉપયોગ જાય ત્યારે દ્વૈત છે અને પોતાના તરફ ભોગ પણ હોય ત્યારે એટલો અદ્વૈત બધા હોય પણ તો નથી કારણ કે જયારે આ દેહ નથી હોતો ત્યારે શબ્દ હોતો નથી અદ્વૈત તો હોતું જ નથી. આ દેહ છે તો હું અદ્વૈત શબ્દ છે તો આ દેહ છે ત્યાં સુધી દ્વૈત ને અદ્વૈત બંને સાથે હોય એટલે દ્વૈતા દ્વૈત છે. એ ચોખ્ખું લખ્યું આપણે શબ્દ પણ દુકાન વાળા ખોટું લાગે છે એમ શું થાય એક સત્ય બોલતા ખોટું લાગે ને કારણ વેપારી છે ને વેપારી હોય ખોટા ના વેપારી ખોટું લાગે મારા વેપારી બંધ થઈ ગયા કઈ બી આ દુકાન કાઢના પણ નથી સારું એક શબ્દ તો તે મૂકી લઈ જાય પચવા દે તો એની કોઈ ગુલાબ ના લે તો તે મૂકી લઈ જાય એટલે એ બધા સારું લાગતો પછી મૂકી આપણે બધે આપ્યું એમ બોલતા આવડતું બહુ હા તો હા આ રીતે તમારે કાયમ છે એ તો કરીએ ને તેના કરતા આ આ કેટલાય પ્રમાણે ભણેલા કારણ કે સુખ નું સુખ બહુ કલ્પિત છે એટલે એ બી જ્ઞાની પુરુષ છે, જ્ઞાની પુરુષે લીધું બધા અનુભવ જ્ઞાન કોઈ ભૌતિક જ્ઞાન છે તો કેવું જ્ઞાન નથી, ચાર ખૂટે છે. એટલે પછી દાદા ભગવાન એક પ્રગટ થયેલા છે કે દાદા ભગવાન તો હું હોઉં નમસ્કાર કરું છું, હું નમસ્કાર કરું છું. આ બધાને કઈ આવડે, એવું ખોટું કર્યું, અમે કોઈ ખોટા જેવું લાગે છે. ચાર ડિગ્રી મારે ઓછી છે, મારે ચાર ડિગ્રી ઓછી છે, ભગવાન સેન્સર ચાર ડિગ્રી છે, મારે સેન્સર સેટ પણ છે. એટલે બધા ઓછી હોય તમે બોલો એટલે લાગે પડી જાય છે. હું જોઈને કઉ છું, હવે રોગ ચોખ્ખા ભગવાન જ જવા પછી ત્યાં શું રોગ આપી કેમ લાગે છે આપણે. અને તેને લઈને જે ભગવાન ના પ્રસાદ થી હું છે કેટલાય માણસ અત્યારે માણસ ને એક પણ ભૂલતા નથી. આ લોકો એક પ્રાણ પણ એમના પ્રસાદ થી એ મારો પ્રસાદ છે. હા બધો પ્રસાદ એમનો છે. હું તો ચાર માતા યોજના માં નાપાસ થયો ત્યાં બધા ભણવા માટે આવ્યો છું. મને જે સુખ વર્તે છે એ સુખ લોકોને વર્તે એ જ બિંગારે છે. આજે 25,000 માણસો ને આ એમાંથી 5,000 ફર્સ્ટ ક્લાસ સુખ વર્તે. ચિંતા થાય તો મારી જવાબદારી કરી, ચિંતા થાય તો મારી લાખ નો દાવો મળ્યો. પછી હવે શું બધા સુખ ચિંતા એના પર ચિંતા એના ઉપર એ તો ઉપર કોઈ બાપો નથી, બધો જ્યાં બાપો નથી કોઈ પડતો ઉપર કોઈ જે છે એ અંદર છે. એટલે લોકો ઉપર ખોય છે, ખોઈ ના થાય છે. હા બસ ઉપર ના ખોય ના થાય છે, ઉપર છે ઉપર બાપો બધો જ્યાં નહીં ખોય છે. મય પ્રગટ છે, તમને દેખાય છે ને ભગવાન દેખાય છે, તમને ઠાકોર દેખાય છે, દેખાય છે. શું કરું સર નવી જાતનું ઉભું થયું છે કે જેથી વર્લ્ડ ના લોકોને શાંતિ થવાની જરૂર છે. બહુ દુઃખ છે, સુખો 1,00,000 રૂપિયા 1,00,000 રૂપિયા નો દુઃખ એમ કરશે. માનસિક દુઃખો વધી ગયા છે, મોટા સંસ્થા માનસિક દુઃખ થયું ભેગા થયા ના થયું જોયું. પછી માનસિક દુઃખ જ ના રહ્યું, તમે થયું છે ફેમિલી છે. મારે 1,000 રૂપિયા અહીંયા આપી બહાર ના લેવા નથી એમ કહ્યું. સારું ક્યાં પૈસા અમારે અહીંથી કરવા બધા આપી જશે, મોટા થઈ ગયા બધા આપી જશે. અહીં તો કોઈ લેતું નહીં ને, અહીં તો આ ફક્ત પુસ્તકો છાપવા માટે, પુસ્તકો છાપવા માટે કોઈ પૈસા અહીંયા આગળ. અમે તો કોઈ ચંદ્રપતિ એમ છે, આ શ્રીપતિ છે અહીંયા વડોદરા, કોઈ પછી લે નહીં, પોતાના ધંધા વાપરે બધા. આ સંગત એટલો એવો છે કે ત્યાં પોતાના ધંધાથી કહેવા બધું કામ કરે. જેટલા પૈસા પુસ્તકો છાપવા મળ્યા છે આખા 67,000 વધતા હોય બધા વધતા નાખવાનું હતું, શક્તિ નાખવાની એટલી વધવાનું. અહીં વર્તાનું શું હોય નહીં, અહીં બાહ્ય આચાર વિચાર નું ભરતું હતું. બાહ્ય નું કશું નહીં, બધું આંતરિક. હા અંતર સંયમ છે બધો, આંતરિક સંયમ. બાહ્ય નહીં, બાહ્ય જે બાહ્ય છે એ ડાક્ટર સાહેબ બહાર શું છે, શું છે કે બહાર રિઝલ્ટ છે, ઇફેક્ટ છે બહાર. અંદર અંદર કોઈ છે તો ઇફેક્ટ બંધ થઈ શકે જ નહીં માણસથી. અને ઇફેક્ટ તો બંધ કરવા ગયા છે, એટલી આ બધા ધર્મો બધા પર બતાવ્યા છે. ઇફેક્ટ તો બંધ કરવા ગયા છે, બહાર તો ઇફેક્ટ છે. કોઈ ચીજ કોઈ કશું કોઈ જાતિ બંધ થઈ શકે જ નહીં. અને જે બંધ કરે છે ને તે ઇફેક્ટ બંધ થવાની હતી તે જ થાય છે, બીજી નહીં થાય. એટલે બહાર પર સત્તા જાય છે, પોતાની સત્તા જ નથી. આ વર્લ્ડમાં લોકો કહે છે હું કરું છું, એ બધી જ પર સત્તા છે, ભાંતિ જ સત્તા બની.